જ્ઞાન દસમ ચારિત્ર, ચારિત્ર એટલે જ્ઞાતા દસ્તા પરમાનંદ, બીજું કઈ નહીં. કોઈ ગાળો બોલો ખુલ્લા મને રહેવું જોઈએ. અમે થોડી ક્યાંક જેવી શકીએ જેવી શકીએ એવું સ્વકલ્પિત સ્વકલ્પિત એટલે પણ ગમે નઈ રાત રાત માં મજબૂત થાય તો કેવા લાગે. હું તને આવું કે ત્રણ કાતી નથી બધા ઘર કેમ લાગી ક્યાં મારું લાભ ઉઠાવો તો એડજસ્ટ રહો બરાબર. લાભ નહી કોઈ ઘેર બચે સ્વતંત્ર છે દરેક. અને પોતે પોતે શું ખોલવા બીજાને આપવા આવ્યો એવું નથી. પોતે ખોલવા આવ્યો એના સુખ ને બધે દુઃખ મળે એટલે બીજા બરાબર. પછી ડૈરી વેચી સુખ ખોળવા આવે તો દુઃખ મળે એટલે પછી વેર બાંધે પછી જ્યાં કિશન ભાઈ ઉત્તમ ભાઈ બરાબર. આપણે બધા માણસો સાથે સારું રાખીએ સંભાળે કરીએ છતાં એ અંદર થી વેર બાંધે આપણે કેવી રીતે ખબર પડે એ જોવાનું નહીં. આપણે આપણી ફરજ બજાવી દેવાય. તમે તેથી મેં કહ્યું આ બાજુ કૈલેશની સાથે આપણે ડિટ્રોઈટ માં જેમ સુતા હતા તમારે કઈ બી કામ હોય અમને સોંપજો. ઓકે 100 દિવસ કે 1 દિવસ માં જે બી હોય ને બેસો તમે બેસો દરરોજ બેસો. ના હું એવું કહું છું કે 1 વાગી ગયો દાદા એટલે વગર તમને આરામ કરવા પધાર દે શું એક વાગી ગયો આરામ કરવા દે દાદા તમે તો ડેટ્રોઇટ ના ટાઈમે ને, ડેટ્રોઇટ અમારા કરતા એક કલાક આગળ, એક વાગ્યા એટલે તમારો એક વાગ્યો, અમારા 12 વાગ્યા પણ તમારો 1 વાગ્યો. હું જરા આરામ કરો, એક વાત છે તમારી. ડેટ્રોઇટ માં 1 વાગી ગયો, હા, એના બાદ બરોબર 1 કલાક નો ફેર છે. હા, એટલે મેં કહો હવે તમે જરા આરામ કરો. એની આટલી ઉંમર આવી જાય પણ એના બધું ભાવ જાણે નો આવવા સંદર્ભભાઈ જેવું કર્યું. નૌકાર મંત્ર માં કઈ બોલે છે પેલો અર્થ કોદા સમજે છે, ત્યાર પછી મેં અર્થ સમજ્યો. દાદા એ જણો આ તો બધા તો પછી જાણતા થયા, પણ અમે લોકો હું તો દાદા કે દાદા રમવાની કઈ અહીંયા કે પાવાગઢ ને બધે કોરી પર જતા હતા ત્યારે દાદા બાર કઈક લેવા જતા હતા, દાદા કઈ ચાલતું ગાડી માં બેસી ગયા. કહે છે પેલા લંબર લેવા જતા હતા, અને એટલે ગમે વડોદરા તો 58, 59, 60 અને હું રાવપુરા ખર્ચી કર ખાંચા માં રહેતો હતો. દાદા ત્યારે હતા, અમને મળી ગયા હતા, ઉધાર થઈ ગયો હતો. મળે નઈ જગ્યા મહેતા ₹1,000 બરાબર. મશીન ગોઠવો. હા બહુ જ છે. બરાબર. તો પછી તારે સ્વભાવ ને નુકસાન ના કરે તો તારે. દાદાજી કેવી રીતે નુકસાન કરે? કેવી રીતે નુકસાન કરે સ્વભાવ ને? બાજુ તમે રોઝ ગાર્ડન અમારે આવું જ છે. ભોગવી લે એ બધા નાચવંત સુખો. 20 કે છે ને અમારે સુખ જોઈએ. અમારે સુખ જોઈએ. પાંચ ઇન્દ્રિયો ને ગમે. પાંચ ઇન્દ્રિયો ને પહેલે. પાંચ ઇન્દ્રિય એટલે નાક ને આંખ ને કણ ને શરીર ને સેન્સિસ ને ગમે એવું અમને સુખ જોઈએ. ભગવાન લડાઈ કરાવશે. લડાઈ તો જાતે એમને વિચાર કર્યો કે આપડે હથિયાર બનાવો અને આપડા જે રૂસિયા પૂછ્યા બધાને માટે ત્યાંથી લડાઈ નો એમને સ્કોપ ઉભો કર્યો. સ્કોપ ઉભો કર્યો. પરિપક્વ થયું નથી. પરિપક્વ આનંદ પરમાનંદ સ્વભાવ માં આવી જાવ. હા હું કોણ છું હું કરતા છું કેમ આ બધું જોવા ખબર મળતો નથી. પાંચ ઇન્દ્રિયો નું સુખ જોઈએ. બરાબર. તારે ત્યાં થઈ ગઈ લેક. તારે ત્યાં તારે એક જ જોઈએ કે પૈસા દાર જોઈએ એવું કામ તને કોને કહ્યું? આખી દુનિયા કે તારે આંખો જોઈતી નથી. આંખ જોઈએ પૈસા જોઈએ. આંખ જોઈએ આંખ વાળી આંખ વાળી પેલી આંખ તારા પૈસા જોઈએ તારે. આવું પૈસા પાણી જોઈએ પછી પૈસા છે. બિલકુલ ચાલશે. સમજ પડી ગયા? વધુ કિંમતી શું હશે? વધારે માં વધારે પ્રેશર શું હશે? ટેન્શન થઈ છે. વિધાઉટ ટેન્શન, વિધાઉટ એની ટેન્શન, ધેટ્સ ધ બેસ્ટ થિંગ યુ હેવ. આંખ વધારે કિંમતી છે એવું લાગે છે? આંખ ની કિંમત વધારે છે એવું લાગે છે? કિંમતી વધારે સાના થી વધારે? $2,00,000 હોય. હા વળી ચોર કે છે બોલતા આંખે ફોડી નાખું છું તો ડોલર લઈ જાય. ડોલર મને આપવા હોય તો એવા કરવા દેવું, ડોલર લઈ જાય કે છે. એટલે આપણે સમજાય કે ડોલર પર કામ નથી, કિંમત નથી, આંખની કિંમત. એવું ના છે. હા હવે આવી કોઈ સમજણ પાડે તો લોકોને સમજણ પડે નઈ, દાડો વળે નઈ. વસંત આવી સમજણ પાડે છે ને? નહી દાદા. જાણતા હોય તો પાડે ને? હા રતનભાઈ. હા દાદા. આવી કોઈ એમ જ પાડે? નહી. એ બાબે અને આમાં સુખ માન્યું તો બબલી વગેરે ચાલે નહી? ચાલે જ નહી. હા મતલબ છોકરી માં સુખ માન્યું એટલે છોકરી વગેરે ચાલે. What you believe gives you happiness and the... તને સમજાવ્યું ને આટલી દર કિંમત હશે? અત્યારે સુધી ખબર નહી? ખબર હતી પણ એકદમ તો નહી. શું કહે છે? ખબર હતી પણ દાદાજી જયારે આંખો ને શરીર સારું હોય એટલે બધું ગ્રાન્ટેડ. એને ગ્રાન્ટેડ, એની કિંમત ના કરે કોઈ, એની કિંમત ના કરે. ના ના, એવું ખ્યાલ જ ભાન જ નથી. હા ભાન જ નથી. એવું ભાંધે ને ત્યારે પૈસા પર બહુ એ ના હોય. બરાબર. બધી વસ્તુ સાચવવા ઉપર હોય એનું. એટલા પૈસા પર ના હોય. ભાન જ નથી માણસ. ભાન ના ભાન ના બધા ઊંઘ માં ભર્યા કરે છે. $1,000-$1,500 હોય વધારે. દરરોજ ના 100 બધા તો ક્યાંથી મળે? દાદા મને આવ્યા હતા બેવા. હા મને બંદૂક બતાવી હતી, મને આમ બતાવી. શું? ના ના કશું નહીં. આમ બંદૂક આમ બતાવી. આવડો છોકરો હતો શૈલેષ જેવડો. બપોરે 5 વાગે, સાંજે 5 વાગે. તમે શું કહી રહ્યા? કેમ આવ્યો છે? હા મેં કીધું નો, મેં કીધું મેં ના પાડી. નો નો મેં કીધું નો. મની આવડો હતો ને મને પેલી બંદૂક કે ખબર પડે કે આ ખોટી જ છે, સાચી દેખાય નહીં. મને એમ લાગ્યું કે આ ખોટું ખોટું કરે છે. તો પેલું અમને કહેવામાં આવેલું ને કે કોઈ બી દાડો કોઈ બી પૈસા લેવા આવે તો આપી દેવું, બોલવું નહીં, નહીતર મગજ નો ગાંડો હોય તો શૂટ કરી દેશે. એટલે મેં ના પાડી. એટલે એને છે ને મને આમ આમ આમ મોઢા પર માર્યું, આમ આમ હાથ માર્યો મને. એટલે આ દાંતે ત્યાં ઓઠ ઉપર વાગી ગયો છે, લોહી નીકળી પડ્યું. પછી અંદર આવ્યો અને ગલ્લો ખોલીને પૈસા લીધા બધા અને પછી જતો રહ્યો. લઈ ગયો? હા. કેટલા રૂપિયા લઈ ગયો? 200-250 હતા. પછી પકડાઈ ગયેલો દાદાજી. કોણે પકડ્યો? પોલીસે. એને એકચેદારે 4-5 સ્ટોર માં એવું કરેલું અને કાચો હશે 20-1 વર્ષ નો તો પકડાઈ ગયેલો. પછી પાછા મળ્યા? હા પાછા મળ્યા. વસંતભાઈ ઝાડુ લઈને બહાર વારવા જતા હતા ને એટલે બે માણસો આવ્યા તો વસંતભાઈ બાર નું ખોલીને કીધું આવો અંદર. પછી એક અંદર આવ્યા ને વસંતભાઈ કે તું અંદર આવ કે છે. પછી વસંતભાઈ અંદર આવ્યા પછી અમને ગન બતાવી સુઈ જાવ અહિયાં પથરા પર સુઈ જવા ફ્લોર ઉપર તમે સુઈ જવા આડા પડી ને મને ને વસંતભાઈ ને બંને હા રાત ના 11 વાગે ગયેલા. પછી અમે સુઈ ગયા પછી ગલ્લા માં પૈસા કાઢી ગયો. પછી તમે શું કહ્યું? પછી કાઢી ગયો પૈસા. અમે બંને ઊંધા સુઈ ગયા. દાદાજી આપડે એવું કરે થયેલું 72-73 માં થયેલું આવું અને દાદા ની ચોપડી તો ખરી જ આપડે શું કરવું છે કઈ નઈ કે ગુસ્સો હોવો છે નહી જોયે ગુસ્સો હોવો નહી જોયે એટલે આપણને નહી લાગો છે કે ગુસ્સો છે. આ બસ માં બેસીએ આ બાવાન માં બેસીએ છીએ એટલે આ ગુસ્સો કરે છે ગરમ થઈ જાય છે તો આપડે શું કરીએ કઈ નઈ પ્રાણ ગરમ થઈ જાય. પણ મને છે કે નહીં મને કઈ ગુસ્સો કરે કે મને પાછો ગુસ્સો આવે એમના પર મારા પર કઈ ગુસ્સો કરે તો મને નહીં ગમે ઉલટો હું પાછો ગુસ્સો કરું હા એટલે મનમાં તો બહુ થાય ક્યાં ગાડી ગુસ્સે થઈ પેલી ગાડી ગુસ્સે જોવાની શૈલેષ બી ગુસ્સે થાય પેલો ગુસ્સે થાય આ ગાડી ગરમ થઈ જાય શું કરીએ આપડે કઈ નહીં કરીએ આપડે જોયા કરીએ આપણી ગાડી ગરમ થઈ જાય ગાડી સરફે નથી ગરમ ના થાય. પછી બીજો પ્રશ્ન શું છે? માસી તમે પૂછો. દાદા નું મોડું યાદ રાખીએ અને દાદા દાદા કરીએ તો એ શુદ્ધાત્મા ચોપડા માં જમા થાય કે શ્રદ્ધા હોય? શક્તિ વધે એમના જે હોય ને શક્તિ સીધી ડિરેક્ટ પ્રાપ્ત થાય. ડિરેક્ટ પ્રાપ્ત થાય ખબર પડે કે આપડે ચોંટ્યા ખાવામાં જોવામાં પહેરવામાં હરવા ફરવામાં ચોટેલા જ છે ને જે ભાઈ જે સ્વભાવ એનો એ દેખાય ચોટેલા જ છે ને બધું ઉખાડતા નહીં ઉખાડો નહીં તેને વાંધો નથી પણ કે છે કે તમે કોણ છો એનું લખી લેતું ચૂકી જાય જેને નાખ્યું એટલે છે દેશા નાખ્યું જોયું હા છે ગાંડી થઈ જાય છે તરત કેટલાક લોકો તો બે એટલો જ વેલાયો કે અહી સુધી કોઠી ભરાય થાય કે એકાદ કેળું નાખું કે એટલે અમારા કોઠી ભરી ગઈ એવી આવી છે તો એક કેળું નાખે જાનવર ને માસ માં ફેર એટલો છે કે માસ ને પચવા માટે જુદો રસ્તો છે, જાનવર ને પચવા માટે રસ્તો જુદો છે. જાનવર ખાખ ખાખ કર્યા માણસ ને કામ ના બને ની પાચન સ્થિતિ જુદી છે. ગમે એટલું જાનવર આખો દાડો 24 કલાક સુધી ઉપર થઈ કરતો હોય એનો વાંધો નહી, પાચન શક્તિ જુદી જતી. એ છતાં હોય ને બસ ચર્ચર જ કર્યા કે ચાલે નહી, ઊંચા કરીને ઉતાર જ કરે અને પછી બેસવાનો જયારે થાય તારે મેથી કાઢી કાઢી ઊંચા કે કાઢી કાઢી ચાલે આવડે આવડે ઊંચા આપણે તો જે ચાઈ ને ગયા એ જો થઈ ગયું થઈ ગયું, નહી તો રામ થાય ને સાચું રહી જાય. ચાલુ થઈ જાય બરાબર. એટલે અગ્નિ ચાલુ હોય તીકડે હું ના આવે. તો ભાઈ ખાધું એ બસ સાફ પડશે, એટલે બધી થઈ ગયું દારૂ. દારૂ નો કુટુંબ થાય.